મોડો થઈ જાય. સમો જ્ઞાની નો દુરુપયોગ જ્ઞાન કરે ને તો પેલું જ્ઞાન તો જતું રહે, પણ સંસારનું જ્ઞાન જ જતું રહે ને ગોળો બનાવવા. જ્ઞાની નો દુરુપયોગ જ્ઞાન નો દુરુપયોગ કહેવાય. સેકન્ડરી માસમાં હોવું બીજા તો તમને બહુ બગડી જાય. થોડી ખબર બબર આવી પાછું હું એમનો ઘેરલા ઉઠાવું, અખત ચક્કરમાં ડાલું તો શું થાય? એ નુકસાન કરે ને, પણ એના જ્ઞાન પ્રમાણે નુકસાન કરે. એમનું જેટલું જ્ઞાન હોય ને એ પ્રમાણમાં એટલું નુકસાન કરે. પણ અવતારો ના બગાડી નાખે દાદા, અવતારો ના બગાડી નાખે. આપણે સામાન્ય માણસ જોડે એટલું બધું ના બગાડી નાખે, એટલું બધું બગાડી નાખે. જ્ઞાની પુરુષ ન કરવાથી વધારે એ તો સમજણ પડી, એ તો ખ્યાલ નહોતું. પણ એટલું બધું ના બગાડે મહાત્મા ને જમાડે, ચા પાણી પાડે, સેવા કરે તો લાભપૂર્ણ થાય. તમારી સેવા કરે તમને જમાડો બહુ લાભ થાય. કારણ કે પાંચ આજ્ઞાનું આરાધન કરે. પણ દાદા અમુક આ ધારક નિરૂબેન નો મેં દુરુપયોગ કર્યો, મહાત્મા છે એમણે મારી પર વિશ્વાસ મૂક્યો કે મહાત્મા છે. હવે એને જે દુરુપયોગ થાય ભોગવવું તો પડશે ને વધારે ઓર્ડિનરી સામાન્ય કરતા. બહુ નુકસાન ના થતું, જ્ઞાની જેવું નુકસાન ના થાય. જ્ઞાની જેટલું નુકસાન ના થાય. કોઈ પણ કારણથી માણસ સત્સંગ થી વંચિત થાય તો એનું શું ફળ? વંચિત થાય સત્સંગથી, સત્સંગથી કેટલાક મહાત્માઓ વર બે વર આવે કોઈ પણ કારણ હોય, જ્ઞાની તો જાણતા ના હોય, પણ આ બધી વંચિત થયો એનું શું પરિણામ? એ વંચિત ના કહેવાય. પછી ના આવે ને એ વંચિત ના કહેવાય. પણ કઈ વાંધા વચકા પડ્યા હોય તો જ ના આવે ના. વાંધો પચકો પડ્યો હોય તે ના આવે તે દીધું. હા તો એનું શું થાય? એવા દરેક ના થાય. હા પણ જે હોય એને શું થાય? બોકસ માણસ હોય, બોકસ માણસ હોય. અગર જ્ઞાની નું આવું દેખાયું કે આ તો બીજો પીવે છે, ચૂંટો પીવે છે, અથવા જૈન ધર્મ ની વિરુદ્ધ બોલે છે, એવું જ બાંધીને જાય નુકસાન થાય, નુકસાન થાય. અને વિરહ થી અભ્યાસ કરે તો એ તો બહુ નુકસાન થાય. નમણ જ્ઞાની ના વિરહ થી અભ્યાસ કર્યો તો એ ફાયદો ખર, પણ નુકસાન થયું ને અભ્યાસ. અપઘાત માટે નથી, વિરહ તો બહુ ફાયદા માટે. અપઘાત હંમેશા ક્યાં હોય? વિષય હોય તો આમ કરતા વિષય નો વિગત હોય આપણે કોઈ બરાબર છે તો મહિનામાં એકાદ વખત અમારા બે ચાર કલાક બેહવાના ના આપણે એમને નુકસાન થયું છે બે ચાર કલાક પછી હું એમને કહું મેં તમારી જે ઘૂંચ પડી હોય એક લખીને ઉકેલો કહું કારણ છે કે મને જ્ઞાન મળ્યું છે હું સમજુ છું જ્ઞાન મળ્યું છે હું સમજુ છું એક જ માણસ એવો છે વચ્ચે પૂરા કહે છે બીજી આગળ ચોપડી લખાઈ તપાસ કરતા હશે મહિના બે કાદ દવાખાના માં આવ્યા હતા બાર બે 79 રાજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે એમને એડ્રેસ પૂછ્યું તે કોઈ જાણતા નથી ઉપર કયું ઘર નો ઘર નંબર જાણતા નથી એડ્રેસ જાણતા નથી ઉપર છે ઉપર છે ઉપર છે ખાલી કઈ નાખી ઉપર બોલતો તમારી સમજ બદલાય અટેચમેન્ટ નીકળી જાય જે પેલા હતી ના રહે તો એને આપડે પૂછીએ ને હું કે હું બ્રાહ્મણ છું ફલાણું છું એવું બધું બોલ્યા કરે કેવું બોલ્યા કરે ત્યાં સુધી અટેચમેન્ટ સુધી જ નથી જ્યાં સુધી હું બ્રાહ્મણ છું એવું મારે છે કે હું ફડનીકર છું એવું જાણે છે તેને આ એટેચમેન્ટ છે ફડનીકર છું એ અટેચમેન્ટ છે એ જાણે છે ત્યાં સુધી અટેચમેન્ટનું કશું જ થયું એવું એટેચમેન્ટ તો ના હોવું જોઈએ ના હોવું જોઈએ પણ ડિટેચમેન્ટ પણ ના હોવું જોઈએ કેવું બરોબર એ આપણું જે લક્ષ્ય છે હિન્દુસ્તાનના બધા ધર્મોનું લક્ષ્ય શું કે વિતરાગ પણ વિતરાગ જોયેલા કોઈ જગ્યાએ વિતરાગ જે તમે જોયા હોય ને તે હરી કરો ને તરત ધ્યાન મળે હરિકર ધ્યાન મળે યાર એ તમને ખાતરી આમ હરી કરીએ કઈ હેઠાણ મળી જાય નહીં પછી ત્યાં એટેચમેન્ટ ડિટેચમેન્ટ જોવાની જરૂર ક્યાં રહી એટલે પહેણ છે ત્યાં તમે ખબર પડે ને તમે તો કાતો જ ના હોય આખો દવે આપણે શું લેવા દેવા આવી અજ્ઞાન અજ્ઞાન ને અસહયોગ તો બધા બહુ લોકો કરે અતિયોગ બધા જ્ઞાની પુરુષ વિતરાગ કહેવાય એમાં એટેચમેન્ટ ડિટેચમેન્ટ ના થાય એ કોક ખરો દર્શન કોક વખત થાય આજે પહેલી વખત તમને દર્શન થયા દર્શન જ ના હોય એવું દર્શન તો બહુ દુર્લભ કહેવાય અતિશય દુર્લભ કહેવાય આ વાત સાંભળતી વખતે મેં કઈ પરિણામ બદલાય છે કઈ આનંદ થાય છે કઈ ચોક્કસ થઈ જશે ચોક્કસ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કેશ બેંક હોય છે ઉધાર તો અત્યારે બહુ જ થઈ ગયા મહેતા સાહેબે કેટલી ઉધાર દુકાનો બચી જાય કેટલા છોકરો લાભ ઉઠાય ગયો સમજો આવેલો દરેક ને પૈસા ઉપર તો પૂછતો હશે એ તો ખરું દરેક ને પૈસા ઉપર ક્યાં ચાલે છે દુનિયા અત્યારે દુનિયામાં પૈસા ઉપર ચાલે છે કે કઈ ચાલતું રહે પેલા નતું ચાલતું પૈસા વગર એમ કહ્યું પૈસા લોકો ને ધાર્યા પ્રમાણે આવે ખરા એની ધારણા પૂરી થાય એવા પૈસા આવે ખરા લોકો ને બધાને જ આવે એવું કેવી રીતે કહેવાય હે બધાને જ આવે એવું કેવી રીતે કહેવાય કોઈને આવે કોઈને તો એના આપણે કોઈ એમ કે છે કે મારે હું બહુ કમેન્ટ દેખાવ મારે કમાવાની જરૂર છે લોભ હોય ને લોભ પાછો લોભ હોય એટલે એનો એન્ડ જ ના એન્ડ જ ના હોય અને અને પેલી નાનામી કાર્ય તારીખ નક્કી છે કે નાનામી તારીખ નક્કી રહી નથી નથી હોતી નાનામી તમને જોઈ રહી નહીં ચાલે નઈ કશું ને પછી મિલકત થોડી જતું રહેવાનું ભૂલું જતું કશું જોડે લઈ જવાના રે કઈ નઈ તો શા માટે પાક બચતા છે લોકો લોકોનામાં સમજ એટલી સમજ નહીં હે લોકોનામાં એટલી સમજ શક્તિ ઓછી પણ તે 5% માણસ એવું કરતા છે 95% સમજ શક્તિ વગર કેટલું બધું જવાબદારી વાળે છે કે નહીં બધું 95% આવી રીતે ગુનાવો મારે અને જતી વખતે આ બધું અહીંયા આગળ કુદરતની જપ્તીમાં જાય બધું નામ પરી બધી મિલકત હોય નામ પરી મિલકત કુદરતી જપ્તીમાં જાય એમ શું કારણ નનામી નીકળી શું કહ્યું આ નામ તો તમને સંસારમાં વ્યવહાર ચલાવવા માટે આપેલું છે ખરી રીતે તમે આરામ તેના બદલે પોતે આ નામ પર પૈસા ભેગા કરીને કર્યા એ નનામી કાઢે ત્યારે બધું કુદરતની જપ્તીમાં જતું રહે લઈ જવાનું છું ત્યાં ગુંજો પાડ્યું હોય તે બી ગુંજો પાડે ખરા અલૌકિક રીતે આપણા છે અલૌકિક રીતે અલૌકિક કોને કહેવાય કે બાપ મરી જાય તેની હાથે છોકરા બોકરા બધા બળી મરે છે બળી મરે છે પણ તમારો રિવાજ છે પાછા આવે છે ત્યાં બાઈ પાછા આવે છે લૌકિક હાજર બધે બધી સગાઈ બધી લૌકિક છે કઈ છે લૌકિક વિનાશી એટલે જ્ઞાન બંધ ના આધારે કોના આધારે આપડે ઋણાન બંધ હોય તો આપણને દુઃખ દે અને ઋણાન બંધ હોય તો શું કહે આપે શું કહે દુઃખ દે એટલે એવું દુઃખ દે કે ન પૂછે બે ખરું છોકરા દુઃખ છે અને સુખે આપે સુખે આપે છોકરીઓ દુઃખ દે કઈ ને ફરી રહ્યા ખરું સમજવા જેવું છે ને રિયલ છે કે રિલેટિવ છે અને રિલેટિવ હોય ને તો આપડે કુટુંબ જોડે સારા સારું રાખી શકીએ રિલેટિવ આપડે જાણીએ કારણ કે આડું બોલે તો આપડે અહીં સંભાળ નીકળ કે નાખો તો રિયલ હોય તો આપડે આડું જોડે એને જોડે ચકે ચડવાનું આ તો ચકે ચડવાનું નહીં અમને આવું અંધારું થયેલું કોઈ કે અમે કઈક અંધારું થયેલું કોઈ કે ના દાદા જો રોજબારે તો ફરી અંધારા કહીએ કે વિનંતી કરી જરા જોઈ આવે તો ખરા ફરી આવીને કે ના દાદા આજુ આવ્યું છે અમે કઈક તારી વાત તારી દ્રષ્ટિ બરોબર છે તે જોઈએ અમને દેખાતું તને દેખાય છે મારે તારી વાત બરોબર છે કહ્યું મેં આગળ ચાલવા મળી ક્યાં બે હિરી અમની જોડે અમે જોડે ક્યાં બે હિરે પાલ આવ્યો છે કોઈ હાથું હજય નથી ને પછી દેવાય નથી ને દેવાય નથી બધી બોઈ ફોડ છે પીખા બધ થવાના બોઈ ફોડ બધી રિલેટિવ સમજી ગયું છે ને પછી જીભ બાંધ કરશે એ આખું આખું આપણા જીવનમાં છે ને દાદાજી વણાઈ નથી ગયો સમજ લગી ને રહ્યા છે આખા આપણા જીવનમાં એ સમજ છે ને મન વચન કાયા ને ચિત્ત બુદ્ધિ અહંકારમાં બધે જ પહોંચી જવી જોઈએ ને તે પૂરેપૂરી પહોંચી નથી જતી એટલે ટેમ્પરરી ડિસ્લોકેશન થયા જ કરે ડિસ્લોકેશન થાય ને પછી પાછું આવે પછી પાછું પાછા પડે એટલે એવો વ્યવહારમાં એવો રહ્યા કરે અમને સમજમાં તો બેસી ગયું પણ વ્યવહારમાં રહે હવે એની પર દ્રષ્ટિ પડે છે જેમ જેમ સિદ્ધાર્થો પછી દ્રષ્ટિ પડે છે તેમ તેમ આપણને બળતરા ઓછી થાય છે પણ હજુ સામામાં વાત એમ જ છે વાત એમ જ છે પણ આપડે પ્રતિક્રમણ કરવું પ્રતિક્રમણ કર્યું એટલે આપડે ચિંતા તમારી જવાબદારી ચિંતા પછી એ ચિંતા કરીને માથું પડીને મરી જાય તેનો તમારે કશું લેવા દેવા એનો પ્રત્યક્ષ સોરી કહેવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પ્રત્યક્ષ એને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ તો પેલાને રાહ ચડી જાય છે જો એ તમે નાના માણસને કે આપણે જૂનિયર માણસને કે કંઈ કહીએ તો એ જ ને કે હા એને તો મગજમાં એટલું બધું ચડી જાય કે એનો હિસાબ એટલે ખાંડી બધી એવું કશું કહેવાય જે આપણે બોલ સુધી ગયો આપણને પછી પસ્તાવો થાય છે નહીં બોલ સુધી ગયો પસ્તાવો થાય એટલે પ્રતિક્રમ કરીએ છીએ યુ આર નો નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ એટલે આમાં કહેલું ને એની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ કારણ કે તમે જો આટલું કરો ને તો જોખમદારી તમારી નથી તો પછી એની વકીલાત તમને આવડે ને વકીલ પાકા એની પછી વકીલાત કરતો અમને આવડે. મજબૂત વકીલ મળી ગયા છે એટલે સંતોષ છે. આમ છતાં આપડા કહેવાથી ભટ કરે એવી દશા થઈ ગઈ હોય તો આપણે કર્યા કરે. મારી આવી દશા ક્યાંથી થઈ ગઈ? આવું મારે નિમિત્તે બધું પછી પેલું થઈ ગયો આપણે નથી ને, સમજાય છે ને? ગભરાવું નહીં એમાં. આટલા સુધી અમારે આ શરીર પાડ્યું ને એ આ પછી આગળની કોર્ટનું બધું માથે અમારે માથે રાખીએ છીએ. તો પછી એની જવાબદારી દેવ લોકોને ઝઘડો ઊભા થાય તો એને પતાવી દઈએ. પણ આ આટલે સુધી જવું બહુ થઈ ગયું. જેટલો હિસાબ છે એટલું બહુ આ ઊંડું ઉતરવા જેવું છે નહીં. અમારાથી કોઈ કોઈ માણસ નથી જાય છે. અમારાથી અમારી ઈચ્છા ના હોય, અમારી બનતું જ નથી. અમારે કોઈ માણસ ને થઈ જાય છે, કોઈ માણસ ને બે ત્રણ માણસ થઈ છે, બે ત્રણ માણસ થઈ છે એ નિમિત્તે છે તાર ને. હવે પાસે પછી એને પ્રતિમા બધું કરી એની પર વાડ મૂકીએ, પાસે પડી ના જાય. જેટલો અમે ચડાયો છે ત્યાંથી પડે નહીં. એની વાડ વાડ બધું રક્ષણ કરી પડવા તો ના દે. અમુ બની ગયો, ગાળો દઈ ગયો, એ ના પડવા દે. એ તો ખબર ખ્યાલ જ નથી. એને બેભાન પણ બોલી રહ્યા છે પડવા ના દે તો આપણે ચડાયેલો ખોટો. બરાબર, અમે સિદ્ધાંતિક હોઈએ કે ભાઈ ઝાડ રોપ્યું રોપ્યા પછી ગમે એટલા રોડ ને એક લાઈન દરીમાં આવતું હોય રોડ ફેરવી સિદ્ધાંતિ અમારું હોય બધું એટલે કોઈને પડવા ના દે. ત્યારે એ જ જગ્યાએ રહે પછી એના વિચારો જ બધા ફેરી નાખીએ. બેઠા બેઠા ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરી નાખ્યા. વધારે મહેનત કરીએ, જરા મહેનત વધારે કરી પડે. તમારા માટે બધાને મહેનત મહેનત ના કરવી પડે. એના માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી વિચાર આગળ કરી શકે નહીં એવું કરવું પડે. એ શું કરવાનું? એવું કોક જ કેસ ને બધા કેસ. આ વાડ બાળ મૂકવાનું એ બધું શું છે? એ બધું શું કરવાનું? એનું અંતસ્કરણ પકડી લેવાનું બધું. એનો આખું બધું છે. કેવી રીતે? એનું વ્યવસ્થિત બધા અમારા હાથમાં લઈ લેવાનું. કેવી રીતે? એ બધું લઈ લેવું. કઈ થોડું થોડું શીખવાડે બધું. એવું ના લઈએ તો અમે તો સમર્પણ કરી દીધું હતું. મારા વાતચીત થયેલી અમને પાણી તમારે સિમંદર સ્વામી જોડે જવાની કોઈ દાદા છે. તેર તે 79 બાપજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે કોઈ વ્રત લીધું હોય તો ભંગ ના કરી શકાય. ભંગ થાય તો કઈ દેવું જોઈએ? મારું ચલણ ઉડી ગયું. માટે મેં આપને વાત કરી હતી ને દાદા, મેં આપને વાત કરી હતી ને દાદા કે હવે પાછું લેવું પડશે અને વ્રત કરી દઈ. પણ અમુક ટાઈમ પછી વાત થઈ ગઈ છે. હા જી, એટલે બહુ જોખમ ને આને લીધે તો હું તો પેલો આખું લશ્કર સજીવ થઈ ગયું. નિશ્ચાર તો લશ્કર સજીવ થઈ ગયું. આગળ ચડી બેઠું છે આપડે થોડો ટાઈમ લે. હા જોવું થોડું પડશે ખબર. એ તો સહેમાનદારે એક જ વખત દૂધ પીવા લાગશે. હા જી, અને વધુ સાબાઈ કરવું રહેવાનું. સામાયિક પ્રતિક્રમણ સામાયિક કહો છો આપ કે દાદા કયું સામાયિક? અંદર આત્માને જુદો પાડ પાડ કરો, બીજું બધું રોજ રોજ કરવું, બધા વિચારો જોજો કરવા પડે, જોવાનો જાણવાનો બે જ અભ્યાસ આત્મા કર્યા કરે, બીજો અભ્યાસ મને આવશે શું બન્યું તે જોયા કરે, મન ત્યારે શું ધર્મ છે, બુદ્ધિ શું ધર્મ છે બધું જોયા કરે. થોડો વખત બંધ ચાલશે, આ તો બંધ બહુ સારે ચાલે, ઊંધે રસ્તે જ લઈને પહોંચાડી દે એવું જ છે બિલકુલ. ઊંધે રસ્તે એટલો બધો જોરથી ફોર્સ આવે છે, બધી જાતના વિચારો પણ આવે, બધી જાતની ટ્રીક્સ, બધી જાતના વિચારો, બધી જાતનું બધું સામે લાવીને મૂકી દે. થોડો વખત કહ્યું ના હોત હાજી તો આ બધું ઉખાઈ જાગી રહ્યું જ્ઞાન. હું તમારી પાસે જ આવ્યો હતો, એ તો બરાબર મારી ભૂલ થઈ ગઈ, એમને ચાલવા દીધું હોત ને ઉખાઈ જ નાખી રહ્યો, પણ ત્યારે થોડો વખત કહી દીધું ને એટલે પકડમાં આવી ગયું, પછી હુલ્લડ મચાવ્યા હતા. પેલા કહેતો વ્રત લેવું ને વ્રત લેવું તો પાળવું પૂરી રીતે, અને જયારે ન પડાય એમ થાય તો કહી દેવું. તારે પેલા પડાય છે બરાબર, દેશમાં રહેવું ને હિન્દુ પાકિસ્તાન વાત કરી એના જેવી વાત છે. ભાઈબંધો શું થયું પછી પોતાનું આપ દાદા જે કહો છો એ થાય છે, આપ એક વાર કહો છો ને પછી થાય છે, આપે કહ્યું પછી થાય છે. આપ જે કહો છો એ આપની આજ્ઞામાં એ રીતે રહેવાય છે. સમજી ગયા વાત, એટલે મને એવું કશું મારે કશું કરવાનું જ નથી, કારણ કે ફોટા તો લાગતું હતું ને એવું એમને અહીંયા એમ કરી તપાસ કરી કહી તમને આ દુખે છે બધા. મન માનસિક વાણી ભાઈ ને બીજાની અસરો એ બધું જ્ઞાન થી રહી શકે, સંજય ચેતના તો સહનશીલતાથી જોઈ શકે, કેવી છે સહનશીલતા હોય તો ચાલો, સહનશીલતા પણ હોય નહીં, સહનશીલતા હોય નહીં અમને તો આ નહીં, પાછળ એક ઇન્જેક્શન આપવું છે પેલું એ મંગાવવું પડે, શું મંગાવવું પડે તો શરીરની આવી પડેલા ને કશું અમારે વાંધો ના આવે, આવી પડી ને આખી રાત ફેરફાર કરે ને તો સારી વસ્તુ ખરી, પણ સહનશીલતા અમારું હોય ને, સહનશીલતા અહંકાર હોય તો નથી એ અમારો હોય ને વસ્તુ, એટલે પેલા આઠ ઇંચ આપવા ને એટલે ધર્યા કરો, એટલો બધો અહંકાર હતો અને પાછો જોયા કરો એને અત્યારે કોકને ઇન્જેક્શન આપતો હોય ને તે નહીં જોવાતું. જય જય સચિદાનંદ. હું એમના શુદ્ધાત્મા વિશે જોતો. અને કાંઈ કોઈ બહાર હિજતનો કઈ અવાજ થયો એ એનું શરીર હાલી જાય, મને ખબર પડે. અને મારું શરીર હાલી જાય એમને ખબર પડે, ખબર ને. એ અવાજ મેં હાલી ગયો એટલે ભય છે. શું છે ભય લાગે તારા? એટલે પોતે શુદ્ધાત્મા છું એમ કે છું. અને આ ભાઈ કોને લાગ્યો? પોતે પોતાને જાણે કે આ શરીર હર્યું છું, દાદાનું શરીર હર્યું છું. હું જાણું કે અમે હમણાં હર્યું છું ને આ હર્યું. એ સંગીત ચેતના છે. આ જે પોતગલ જે આખું ફિઝિકલ બોડી છે એની ચેતના ભરી ગયેલી છે. પરમાણુ પરમાણુ એ સંગીત ચેતના છે. જ્ઞાની બીજી અસર ના કદી અસર ના કરે, પણ આ સંગીત ચેતનામાં જરાક વાડકી આપતા હોય એટલી અસર કરે તો રાગદેશ ના થાય. રાગદેશ ના થાય એ નિશ્ચય કાપનારની ઉપર રાગદેશ ના, રાગ ના થાય, દેશ ના થાય. કપાવનારની ઉપર ના થાય, રાગદેશ ના થાય. એવું નથી, આ ડિસ્ચાર્જ માં બધું ચેતન રહેલું છે. ડિસ્ચાર્જ માં બધું ચેતન રહેલું છે. સંગીત ચેતના એ ફિઝિકલ બોડીનું છે. અને પેલી માનસિક અને વાયુની એ મિશ્ર ચેતના કહેવાય. મિશ્ર ચેતનાનો વધુ ના હોય જ્ઞાની. તમે ગમે તે ગારો કરો કે એમને અપમાન કરો, હજારો માસની અંદર તેમને તમને કપડાં કાઢી લો કે પહેરાવો, એની બધી એક્સપ્રેશન ના. અને અહીંયા આગળ છે ભેર લાગી વગાડે મુક્તિ અસર થાય. અત્યારે અસર કરો ના થાય જ્યાં સુધી મને જ્ઞાન નથી થાય ત્યાં સુધી. એક માણસે બે દિવસ અસર જાય મને કહે છે અંગૂઠો ધરો છે એ મેં ધરી રાખ્યો હતો. બિહારથી પૂરું થતા હોય ધરે અહંકાર બધું કરી શકે. અહંકાર કરી શકે ના કરી શકે? અરે પિતામાં બેસીને હાલે નહીં એક જરાય આમ, કારણ કે અહંકાર સ્થિર કરી ના કરે મારે જરાય નહીં. અને જ્ઞાની સહજ ભાવે હોય બાળક જેવા રડી ઉઠે, રડી ઉઠે. માવીને અહીં બરું બરું હોય ખીરા પીરા કરીને તો બરું કે ખાઈ દીધું હતું. છોકરા બરું કરી દીધું, નવી ફૂટી નહીં બેસી ગયું. એક આરતી વખતે ઓછું બૂમ પડીને પાણી ગરબું ખૂબ આવ્યું ત્યારે લોકો એક સાથ ભગવાન છે ના જોડે. તે તો અવશ્ય આવ્યું જ્ઞાની એટલે વિતરાગ. રાગ દ્વેષ ના થાય, એમને મારનારો પર દ્વેષ ના થાય, મરાવનારો પર દ્વેષ ના થાય. તો ખબર ને હવે અજ્ઞાન રાગ દ્વેષ કરે બસ એટલું જ ભીડ છે. બાકી આ ના થાય તો સહનશીલતા ના થાય. સંગીત ચેતના તમે સમજો? સંગીત સંગીત ચેતના પછી અમુક જાતનો અવાજ થયો ને તો એ ના ભરકેડું, એ ના ભરકો. કેટલાક થોડો અમુક જાતના અવાજ થાય છે તેમાં એ ભરકેડું, એનું ના ભરકો. બધું અમે માપ કાઢીએ કરીએ ને આપણે દેહ ને પીડા થવાનો અનુભવ નથી, દેહ ની પીડા નો અનુભવ નથી. દેહ ની પીડા થતા પેલો આમ થશે તે વખતે બહુ હોય વર્તમાન થઈ ગયા પછી કોઈ જતો બહુ નથી. આમ તમે કોઈ માણસ એમ છે કે કાલે થતું તમે પડી જશો અને આવું થશે એ ભો લાગે જોયું બરાબર ને, બાકી થઈ ગયા પછી ભો ના લાગે. ના જગત ના થાય બધા ગો આમ થઈ ગયા પછી એ ભો થતો પેલા ભો ભો એટલા આખો ને કકડાટ કકડાટ કકડાટ શું ને. પણ જો પહેલેથી એમ કહ્યું હોય ને તો બહુ લાગે. મનસુર ના હાથ પગ કાપી નાખ્યા તો એ હસતો રહ્યો કે છે કે ભાઈ રાખ્યા જતા એમ કઈ હસતો. એ તો હસ એ તો ઇન્વાઇ છે એના જ્ઞાની હતો બધું ઇન્વાઇ છે. જ્ઞાની પુરુષ બાળક માં ભીડ ના હોય દેહી સાહેબ માર્ગી આવતા નાખ્યા પછી એમ કે છે કે મને રોકસો હતો નથી આવું ગયો છે. એમ તો બહુ દુનિયા બધું બહુ જતું હટાગ્રહ પર કદાચ બહુ અપમાન કરે ખાનગી કેમ રસતા હતા ભડક હતી વિરાજ ના કરે ગણતો નતો મસ્કરી કરવા હું તૈયાર થતો બીજા સોધું અત્યારે ચડાવવા સાબોકા મારી તો ચડું હે રડી પડીએ છીએ. હવે આવડું મોટું મોટું રડવા દે હે બાર જીવાય છે એ તો કીએ બાર કઈ બાર જીવાય ઓળખતો ના હોય કોઈ વાંચ્યું ના હોય જૈન ધર્મ ને જાણતો ના હોય એને જોઈએ તો આપણે આપણે આપીએ તો પેલા ને એમ લાગે વાંચતા ને કે આ ગુરુ છે ને આ ચેલો છે. સૌભાગ્યભાઈ ગુરુ છે અને શ્રીમદ ચેલો છે એવું લાગતું આખી બુકમાં એવું. તમે અમારા પરમ ધિક્કારી છો જાણે કે શ્રીમદ સૌભાગ્યની જ ભક્તિ કરતા હોય એવું લાગતું લાગે વળી લખો ને એના તરફ પૂજ્ય ભાવ પૂજ્યુભાવ વધારે પડતો હતો. તમારા વગર અમે રહી શકતા નથી, આટલું તમે જણાવજો. તમારા સાંભળે છે પછી પરત લખે, પણ હમણાં આવશો નહી. એ પોતે ગમે તરીકે જોયું ને ભત્રીજા ગમે તરીકે એમણે દેહ છોડી દીધેલો કે દર્દ થી મૃત્યુ થયેલું, એમણે દેહ ત્યાગેલો કે દર્દ થી મૃત્યુ થયેલું, ઉપવાસ થી મૃત્યુ કોઈ ત્યાગી શકે નહીં. મને ઉપવાસ કરીને કરેલો ના, ઉપવાસ થઈ તો પછી આવું ચાળી જેવું શરીર કેમ થાય? પણ ચાળી જેવું શરીર બતાવે છે ને કોણ ખોટા મો ફોટો પદ્માસન વાળો બતાવે છે. એમની ચિત્ર પર જે પદ્માસન વાળું છે એ તો આડકો ને ચોમ્બક દેખાડે છે. પછી એટલે ઉપવાસ કરતા હશે ના? પણ તાર પછી જયારે જ્ઞાન ભર્યા પછી આવું કશું જ હતું નહીં. ઉંમર બહુ ક્યાં થઈ ગઈ? તપસ્વી સારી બીજા નથી. બીજા બધા નહીં કે તમારો દીવા નહીં કે તારી આપી દે બીજા. એમની સેવા કરવાનું સારું કરો. એમની સેવા કરનાર ને લોભ મથના કરતા હોય લોકો ઉડાડી જાય તો પાછું ઉડાડી કચડી નાખે છે. કઈ ડોળા નહીં મથા. જય સચિદાનંદ. એ બધી અર્થ ના કહેવાય? અર્થ નામી ને અર્થ ના, અર્થ ના કહેવાય એ ગમત કહેવાય. શ્રમિક માર્ગ એવું. અમે બધા ગુપ્તા ગામોના મહાત્મા ગુપ્તમાં બેઠા છે ને? મારે બધા છે મૂકણી હતા ડાકોર મોરા. આપણા જે મહાત્માઓ છે એ મેં કેટલાક ક્રમિક મોરમાં પેસીને તો આવ્યા હશે ને? ક્રમિક માંથી જ આવ્યા હતા બધા. ગુજરાત ત્યાં ક્રમિક માંથી જ આવ્યા છે. મોટી વસ્તુ આવ્યા છે. અક્રમ તો નવો ઉભું થયેલું જ્ઞાન એમાં પછી એડમિટ થઈ ગયો. મુશ્કેલ બધા. જે ક્રમ ઉભું થયું એ ક્રમિક ના આધારે ઉભું થયેલું ને? કોઈ ના તારે ત્યાગ નહી, આ બાળી છોડવાય નહી, એવું બધું કરતા કરતા આયા છે. તારું જે ક્રમ ઉભું થયું છે ને ગમે નહી ગમે ખોટું છે. આ કોલ ત્યાગ થવાનું છે થશે ને? અને કેટલાક ગુપ્તો છે તે બધા હતા. આમાં છુટકારો બધા પેલા બધા કેતા જ કબીર આત્મા હોય ને આત્મા પછી બીજા બધા ચાલુ રહે છે. મેં ગુજરાતી છે ને ઓકે.